ओम नमो भगवते वासुदेवाय। संक्षिप्त ब्रह्म पुराण आपणे हवे ने आगळ जोईशुं। ब्रह्म पुराण में भारतवर्षनो महिमा तथा भगवान नामनो अलौकिक महात्म्य, सूर्य वगैरह ग्रहों ने लोकनी स्थिति तथा भगवान विष्णुना परब्रह्म स्वरूप अने प्रभावनु वर्णन छे। आ सिवाय देवी पार्वती अनुपम चरित्र अने तेमनी धर्मनिष्ठा, गौतमी अने गंगानु महात्म्य, गोदावरी स्नानु फल तथा अनेक तीर्थों में महात्म्य, व्रत अनुष्ठान दान तथा श्राद्ध वगैरह महत्व ब्रह्मपुराण में विस्तारपूर्वक वर्णवामां आव्युं छे। ते उपरांत आमां सारा नरसा कर्मों फल, स्वर्ग नरक अने वैकुंठ वगैरह पण विशद वर्णन छे। आ पुराण में अनेक एवी बोधप्रद कल्याणकारी रोचक कथाओ छे, जे मनुष्य जीवन ने उन्नत बनावामां बहु उपयोगी अने सहायक छे। खास करीने भगवान श्रीकृष्णनी परम पावन मधुरताथी भरपूर व्रजनी लीलाओनू विस्तृत वर्णनामां बहु मनोहर रीते तथा विशेष रूपे करवामां आव्युं छे। योग अने सांख्यनी सूक्ष्म चर्चानी साथे गृहस्थो माटे आदर सेवा सदाचार तथा कर्तव्य अकर्तव्य वगैरेनुं निरूपण पण आमां करवामां आव्युं छे। आ प्रमाणे आ ग्रंथनुं अध्ययन बधा प्रकारना वाचको, गृहस्थो, ब्रह्मचारीओ, संन्यासीओ तथा साधकों ने जिज्ञासुओं ने माटे बधी रीते उपयोगी छे। हवे आपणे ब्रह्म पुराणना प्रथम अध्यायनो चालू करवा जई रह्या छे। ओम नमो भगवते वासुदेवाय। श्री संक्षिप्त ब्रह्म पुराण अध्याय एक। नैमिषारण्यमां सुतजीनुं आगमन, पुराणनो आरंभ तथा सृष्टिनुं वर्णन। यस्मात् सर्वमिदं प्रपंच रचितं माया जगज्जायते जगज्जायते यस्मि स्थितश्चित्ति याति च अंत समये कल्पा नुकल्पे पुनः इयं ध्यात्वा मुनयः प्रपंच रहितं विनन्दति मोक्षं ध्रुवं तं वंदे पुरुषोत्तम अख्य अख्याममलं नित्यं विभुम निश्वलं यं ध्यायन्ति बुद्धाः समाधि समये शुद्धं वियतसं निभं नित्य आनंदमयं प्रसन्नं मलं सर्वेश्वरं प्रसन्नं अमलं सर्वेश्वरं निर्गुणं व्यक्ता व्यक्त परं प्रपंच रहितं ध्यान एकगम्यं विभुम तम संसार विनाश हेतु मजरम वंदे हरिम मुक्तिदम। दरेक कल्प ने अनुकल्प में विस्तारपूर्वक रचेलू आ समस्त मायामय जगत जेमनाथी प्रगट थाय छे, जेमना मां स्थित रहे छे ने अंत काले जेमना मां पुनः लीन थी जाए छे। जे आ दृश्य प्रपंच थी तदन पृथक छे, जेमनु ध्यान करीने मुनिजनों सनातन मोक्षपद प्राप्त करी ले छे, ते नित्य निर्मल निश्चर तथा व्यापक भगवान पुरुषोत्तम जगन्नाथ जी ने हूँ प्रणाम करूँ छू। जो शुद्ध आकाश जेवा निर्लेप नित्य आनंदमय सदा प्रसन्न निर्मल सौना स्वामी निर्गुण व्यक्त ने अव्यक्त थी पर प्रपंच रहित एकमात्र ध्यान द्वारा ज अनुभव में आवनारा तथा व्यापक छे। समाधि काल में विद्वान पुरुषों आज स्वरूप नु ध्यान करे छे, जेओ संसारनी उत्पत्ति अने विनाशना एकमात्र कारण छे। जरा अवस्था जेमनो स्पर्श पण करी सकती नथी तथा जेओ मोक्ष प्रदान करनारा छे, ते भगवान श्री हरिने हूँ वंदन करू छू। पूर्वकाळनी वात छे, परम पुण्यमय पवित्र नैमिषारण्य क्षेत्र बहु मनोहर लागतु हतु। त्यां घणा बधा मुनिओ एकत्रित थया हता, अनेक प्रकारना पुष्पो ते स्थाननी शोभा वधारी रह्या हता। पीपड़ो, पारिजात, चंदन, अगरु, गुलाब तथा चंपो वगैरह अनेक वृक्षों तेनी शोभा वधारवामां सहायक बनी रह्या हता। विविध प्रकारना पक्षीओ, अनेक प्रकारना हरणाओना टोळा, अनेक पवित्र जलाशयो तथा घणी बधी नावडीओ ते वनोनी शोभाने वधारी रही हती। ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र तथा अन्य जातिना लोको पण त्यां उपस्थित हता। ब्रह्मचारी, गृहस्थ, वानप्रस्थ अने सन्यासी बधा ज त्यां एकत्रित थया हता। गायोना टोळे टोळा ते वननी शोभा वधारी रह्या हता। નૈમિષારણ્યવાસી મુનિઓને 12 વર્ષ સુધી ચાલનારો દ્વાદશ વાર્ષિક યજ્ઞ આરંભ થયો હતો. જવ, ઘઉં, ચણા, અડદ, મગ અને તલ વગેરે પવિત્ર ધાન્યથી યજ્ઞ મંડપ સુશોભિત હતો. ત્યાં હોમ કુંડમાં અગ્નિદેવ પ્રજ્વલિત હતા અને આહુતિઓ આપવામાં આવી રહી હતી. તે મહાયજ્ઞમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં મુનિ અને બ્રાહ્મણો અન્ય સ્થાનેથી આવ્યા. સ્થાનિક મહર્ષિઓએ તે બધાનો યથાયોગ્ય સત્કાર કર્યો. ઋત્વિજો સહિત તે બધા લોકો જ્યારે આરામથી બેસી ગયા ત્યારે પરમ બુદ્ધિમાન લોમહર્ષણ સુતજી ત્યાં પધાર્યા. તેમને જોઈને મુનિવરોને બહુ પ્રસન્નતા થઈ. તે સૌએ તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો. સુતજી પણ તેમના પ્રત્યે આદર ભાવ પ્રગટ કરીને એક શ્રેષ્ઠ આસન પર બેસી ગયા. તે સમયે બધા બ્રાહ્મણો સુતજીની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. વાતચીતના અંતમાં બધાએ વ્યાસ શિષ્ય લોમહર્ષણજીને પોતાનો સંદેહ પૂછ્યો. મુનિ બોલ્યા, હે સાધુ શિરોમણે, આપ પુરાણ, તંત્ર, છયે શાસ્ત્ર, ઇતિહાસ તથા દેવતાઓ અને દૈત્યોના જન્મ, કર્મ તથા ચરિત્ર બધું જાણો છો. વેદ, શાસ્ત્ર, પુરાણ, મહાભારત તથા મોક્ષ શાસ્ત્રમાં કોઈ પણ વાત એવી નથી જે આપને જ્ઞાત ન હોય. હે મહામતી, આપ સર્વજ્ઞ છો, તેથી અમને આપની પાસેથી થોડા પ્રશ્નોના ઉત્તર સાંભળવાની ઈચ્છા છે. અમને જણાવો કે આ સમસ્ત જગત કઈ રીતે ઉત્પન્ન થયું, ભવિષ્યમાં જગતની શી દશા થશે, સ્થાવર જંગમ રૂપ આ જગતની ઉત્પત્તિ થઈ એ પહેલા તે ક્યાં લીન હતું અને ફરી શેમાં લીન થશે. લોમહર્ષણજીએ કહ્યું, જે નિર્વિકાર શુદ્ધ નિત્ય પરમાત્મા સદા એકરૂપ અને સર્વ વિજયી છે તે ભગવાનને નમસ્કાર છે. જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ રૂપે જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારા છે તથા જે ભક્તોને સંસાર સાગરથી તારનારા છે તે ભગવાનને પ્રણામ છે. જે એક હોવા છતાં અનેક રૂપ ધારણ કરે છે, સ્થૂળ અને સૂક્ષ્મ બધું જેમનું સ્વરૂપ છે, જે અવ્યક્ત કારણ અને વ્યક્ત કાર્ય રૂપ તથા મોક્ષના હેતુ છે તે ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જે જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારા છે. જરા એટલે કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેમનો સ્પર્શ કરતા નથી, જે સર્વના મૂળ કારણ છે તે પરમાત્મા વિષ્ણુને નમસ્કાર છે. જે આ વિશ્વનો આધાર છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, પ્રાણી માત્રની અંદર બિરાજમાન છે, ક્ષર અને અક્ષર પુરુષથી ઉત્તમ તથા અવિનાશી છે તે ભગવાન વિષ્ણુને પ્રણામ કરું છું. જે વાસ્તવમાં અત્યંત નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ અજ્ઞાન વશ વિવિધ પદાર્થો રૂપે પ્રતીત થઈ રહ્યા છે. જે વિશ્વના સર્જન અને પાલનમાં સમર્થ તથા તેનો સંહાર કરનારા છે, સર્વજ્ઞ છે, સર્વના અધીશ્વર છે, જેમનો જન્મ અને વિનાશ થતો નથી, જે અવયવ આદિ અત્યંત સૂક્ષ્મ અને વિશ્વેશ્વર છે તે શ્રી હરિને તથા બ્રહ્માદિ દેવતાઓને હું પ્રણામ કરું છું. ત્યાર પછી ઇતિહાસ પુરાણોના જ્ઞાતા, વેદ વેદાંગોના પારંગત વિદ્વાન, સંપૂર્ણ શાસ્ત્રોના તત્વજ્ઞ પરાશરનંદન ભગવાન વ્યાસને જે મારા ગુરુદેવ છે પ્રણામ કરીને હું વેદ તુલ્ય માનનીય પુરાણનું વર્ણન કરીશ. પૂર્વકાળમાં દક્ષ વગેરે શ્રેષ્ઠ મુનિઓના પૂછવાથી કમળીઓની ભગવાન બ્રહ્માજીએ જે કથા સંભળાવી હતી તે જ પાપહારી કથા હું અત્યારે કહીશ. મારી તે કથા બહુ જ વિચિત્ર અને અનેક અર્થોવાળી હશે. તેમાં શ્રુતિઓના અર્થનો વિસ્તાર હશે, જે આ કથાને સદા પોતાના હૃદયમાં ધારણ કરશે અથવા નિરંતર સાંભળશે તે પોતાની વંશ પરંપરાને ટકાવી રાખીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થશે. નિત્ય સદસત સ્વરૂપ તથા કારણ એવી જે અવ્યક્ત પ્રકૃતિ છે તેને જ પ્રધાન કહે છે. તેનાથી પુરુષે આ વિશ્વનું નિર્માણ કર્યું છે. હે મુનિવરો, અમિત તેજસ્વી બ્રહ્માજીને જ પુરુષ સમજો. એ સમસ્ત પ્રાણીઓને સૃષ્ટિ કરનારા તથા ભગવાન નારાયણને આશ્રિત છે. પ્રકૃતિથી મહતત્વ, મહતત્વથી અહંકાર તથા અહંકારથી બધા સૂક્ષ્મ ભૂત ઉત્પન્ન થયા. ભૂતોના જે ભેદ છે તે પણ એ સૂક્ષ્મ ભૂતોથી જ પ્રગટ થયા છે. આ સનાતન સર્ગ એટલે કે સૃષ્ટિ રચના છે, આ સનાતન સર્ગ સૃષ્ટિ રચના છે. ત્યાર પછી સ્વયંભૂ ભગવાન નારાયણે વિવિધ પ્રકારની પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છાથી સર્વપ્રથમ જળ ઉત્પન્ન કર્યું, પછી જળમાં પોતાની શક્તિને સ્થાપિત કરી જળનું બીજું નામ નાર છે, કારણ કે તેની ઉત્પત્તિ ભગવાન નર દ્વારા થઈ છે. તે જળ પૂર્વકાળમાં ભગવાનનું અયન એટલે નિવાસસ્થાન થયું, તેથી ભગવાનનું નામ નારાયણ છે. ભગવાને જે જળમાં પોતાની શક્તિને સ્થાપિત કરી તેનાથી એક બહુ વિશાળ સુવર્ણમય ઈંડું પ્રગટ થયું, તેમાં જ સ્વયંભૂ બ્રહ્માજી ઉત્પન્ન થયા. એવું સાંભળવામાં આવે છે કે સુવર્ણ જેવા કાંતિમાન ભગવાન બ્રહ્માએ એક વર્ષ સુધી તે ઈંડામાં નિવાસ કરીને તેના બે ભાગ કરી દીધા. પછી એક ભાગથી દ્યુલોક એટલે સ્વર્ગલોક બનાવ્યો અને બીજા ભાગથી પૃથ્વીલોક, તે બંનેની વચ્ચે આકાશ અવકાશ રાખ્યું. જળની ઉપર તરી રહેલા પૃથ્વીને સ્થાપિત કરી પછી 10 દિશાઓ નિશ્ચિત કરી, સાથે સાથે કાળ મન વાણી કામ ક્રોધ અને રતિની સૃષ્ટિ કરી. આ ભાવોને અનુરૂપ સૃષ્ટિ કરવાની ઈચ્છાથી બ્રહ્માજીએ 7 પ્રજાતિઓને પોતાના મનથી ઉત્પન્ન કર્યા. તેમના નામ આ પ્રમાણે છે: મરીચી, અત્રી, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ તથા વશિષ્ઠ. પુરાણોમાં 7ને બ્રહ્મા નિશ્ચિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના રોષ દ્વારા રુદ્રને પ્રગટ કર્યા, પછી પૂર્વજોના પણ પૂર્વ જેવા સનંત કુમારોને ઉત્પન્ન કર્યા. એ જ 7 મહર્ષિઓથી સમસ્ત પ્રજા તથા 11 રુદ્રોનો પ્રાદુર્ભાવ થયો. ઉક્ત 7 મહર્ષિઓના 7 મોટા મોટા દિવ્ય વંશ છે, દેવતા પણ એમની અંતર્ગત છે. ઉક્ત 7 વંશોના લોકો કર્મનિષ્ઠ અને સંતાનો વાળા છે, તે વંશોને મોટા મોટા ઋષિઓએ શોભાયમાન કર્યા છે. ત્યાર પછી બ્રહ્માજીએ વિદ્યુત, વજ્ર, મેઘ, રોહિત, ઇન્દ્રધનુષ્ય, પક્ષીઓ તથા વાદળો ઉત્પન્ન કર્યા. પછી યજ્ઞોની સિદ્ધિ માટે તેમણે ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદ પ્રગટ કર્યા. ત્યાર પછી સાધ્ય દેવતાઓને ઉત્પન્ન કર્યા. એવું કહેવાય છે નાના મોટા બધા પ્રાણીઓ ભગવાન બ્રહ્માના અંગોથી જ ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે પ્રજા ઉત્પન્ન કરતા રહેવા છતાં પણ જ્યારે પ્રજાની અપેક્ષિત વૃદ્ધિ ન થઈ ત્યારે બ્રહ્માજી પોતાના શરીરના 2 ભાગ કરીને અડધાથી પુરુષ અને અડધાથી સ્ત્રી થઈ ગયા. પુરુષનું નામ મનુ થયું, તેમના જ નામ પરથી મન્વંતર કાળ માનવામાં આવ્યો છે. સ્ત્રી અયોનિજા શત્રુપા હતી, જે મનુને પત્ની રૂપે પ્રાપ્ત થઈ. તેને 10,000 વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને પરમ તેજસ્વી પુરુષને પતિ રૂપે પ્રાપ્ત કર્યો, તે જ પુરુષને સ્વયંભૂ મનુ કહે છે. વૈરાજ પુરુષ પણ તેમનું જ નામ છે. તેમનો મન્વંતર કાળ 71 ચતુર્યુગીનો કહેવામાં આવ્યો છે. શત્રુપાએ વૈરાજ પુરુષના અંશથી વીર, પ્રિયવ્રત અને ઉતાનપાદ નામક પુત્રો ઉત્પન્ન કર્યા. વીરથી કામ્યા નામની શ્રેષ્ઠ કન્યા ઉત્પન્ન થઈ, જે કદર્મ પ્રજાપતિની ધર્મપત્ની બની. કામ્યાના ગર્ભથી 4 પુત્ર થયા: સમ્રાટ, કુક્ષી, વિરાટ અને પ્રભુ. પ્રજાપતિ અત્રિએ રાજા ઉતાનપાદને દત્તક લઈ લીધા. પ્રજાપતિ ઉતાનપાદે પોતાની પત્ની સૃણુતાના ગર્ભથી ધ્રુવ, કીર્તિમાન, આયુષ્માન તથા વસુ એ 4 પુત્રો ઉત્પન્ન કર્યા. ધ્રુવથી તેમની પત્ની શંભુએ શ્રીલષ્ટિ અને ભવ્ય એ 2 પુત્રોને જન્મ આપ્યો. શ્રીલષ્ટિના તેની પત્ની સુછાયાના ગર્ભથી રિપુ, રિપુંજય, વીર, વૃકલ અને વૃકતેજા એ 5 પુત્ર ઉત્પન્ન થયા. રિપુથી બૃહતીએ ચક્ષુષ નામક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ચક્ષુષને તેમની પત્ની પુષ્કરિણીથી, જે મહાત્મા પ્રજાપતિ વિરણની કન્યા હતી, ચાક્ષુષ મનુ ઉત્પન્ન થયા. ચાક્ષુષ મનીથી વૈરાજ પ્રજાપતિની કન્યા નડવલાના ગર્ભથી 10 મહાબળવાન પુત્રો થયા, જેમના નામ આ પ્રમાણે છે: કુત્સ, પુરુ, સતધુમ્ન, તપસ્વી, સત્યવાક, કવિ, અગ્નિષ્ટુત, અતિરાત્ર, શુદ્ધુમ્ન તથા અભિમન્યુ. પુરુથી આગ્નેય અંગ સુમના, સ્વાતિ, ક્રતુ, અંગિરા તથા મય એ 6 પુત્ર ઉત્પન્ન થયા. અંગથી સુનિથાએ વેન નામનો 1 પુત્ર ઉત્પન્ન કર્યો, વેનના અત્યાચારથી ઋષિઓને ભારે ક્રોધ ચડ્યો. તેથી પ્રજાની રક્ષા માટે તેમણે તેના જમણા હાથનું મંથન કર્યું. તેનાથી મહારાજ પૃથુ પ્રગટ થયા. તેમને જોઈને મુનિઓએ કહ્યું, આ મહા તેજસ્વી નરેશ પ્રજાને પ્રસન્ન રાખશે તથા મહાન યશસ્વી થશે. વેન કુમાર પૃથુ ધનુષ્ય અને કવચ ધારણ કરીને અગ્નિ સમાન તેજસ્વી રૂપે પ્રગટ હતા, પ્રગટ્યા હતા. તેમણે પૃથ્વીનું પાલન કર્યું. રાજસ્વી યજ્ઞને માટે અભિષિક્ત થનારા રાજાઓમાં એ સર્વપ્રથમ હતા. તેમનાથી જ સ્તુતિ ગાનમાં નિપુણ સુત અને માગધ પ્રગટ થયા. તેમણે આ પૃથ્વીમાંથી સર્વ પ્રકારના અન્નોનું દોહન કર્યું. પ્રજાનું પોષણ થાય એવા ઉદ્દેશ્યથી તેમણે દેવતાઓ, ઋષિઓ, પિતરો, દાનવો, ગંધર્વો તથા અપ્સરાઓ વગેરેની સાથે પૃથ્વીનું દોહન કર્યું હતું. અધ્યાય એક સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.